શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 10-11. દેવતાઓ સાથે દૈત્યોનું યુદ્ધ અને હારેલા દૈત્યોનું શુક્રાચાર્ય દ્વારા અભયદાન, શંકરની તપસ્યા, દેવતાઓનું દૈત્યો પર આક્રમણ. દૈત્યો શુક્રમાતાના શરણે ગયા. શુક્રમાતાએ દેવતાઓને નિંદ્રાવશ કરી દેવા અને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી શુક્રમાતાનો વધ. જન્મેજયે કહ્યું, વ્યાસજી, તમને પોતાનું પરમ કર્તવ્ય માનનારા નર અને નારાયણ ભગવાન વિષ્ણુના અંશ અવતાર હતા. તેઓ હંમેશા શાંત રહેતા હતા. સાત્વિક ગુણોવાળા તે બંને તીર્થોમાં રહેતા હતા. જંગલના ફળ ફૂલ તેમનો આહાર હતો. તે ધર્મપુત્ર તપસ્વીઓએ ક્યારેય અસત્યનો આશરો લીધો નહોતો. ત્યારે તે યુદ્ધભૂમિમાં યુદ્ધ માટે કેમ તૈયાર થયા? ક્યા કારણે તેમને તપ જેવા ઉત્તમ કાર્યનો ત્યાગ કર્યો? શાંતિથી મળનારા મહાસુખનો ત્યાગ કરીને તે મુનિઓએ પ્રહલાદ સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કેમ કર્યો? દેવતાઓના પૂરા 100 વર્ષ સુધી તે લડતા રહ્યા. હે મહાભાગ, નરનારાયણ અને પ્રહલાદની વચ્ચે સંઘર્ષ કેમ ઉભો થયો? આપ આ વિગ્રહ લડાઈનું કારણ જણાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન, ધર્મની ચર્ચા કરીને નિર્ણય રૂપે સર્વજ્ઞ મુનિઓએ સંસારનું મૂળ કારણ અહંકારને સત્વાદી 3 પ્રકારનો ગણાવ્યો છે. તેથી મુનિશ્રેષ્ઠ નારાયણ શરીરધારી હોવાથી તેનો અહંકારનો ત્યાગ કરે તે તેમના માટે મુશ્કેલ લીલા વિરુદ્ધ કામ હતું. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તે ધ્રુવ સત્ય છે. જ્યારે હૃદયમાં સાત્વિક ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે યજ્ઞ તપ દાન વગેરે થાય છે. રજોગુણ અને તમોગુણના પ્રભાવથી મનમાં ક્લેશની ભાવના ઉત્પન્ન થાય છે. રાજેન્દ્ર, અહંકાર વિના નાનામાં નાનું કામ ભલે તે ઉત્તમ હોય કે મધ્યમ કદાપી થઈ શકતું નથી. જગતમાં અહંકારથી વધીને બંધનમાં નાખનાર બીજો કોઈ પદાર્થ નથી. અહંકારથી બનેલું આ વિશ્વ તેને છોડીને તેનું અસ્તિત્વ ટકાવી રાખે તે કઈ રીતે સંભવ છે? રાજન, બધા જીવો તેના કર્મ પ્રમાણે વિવશ થઈને વારંવાર સંસારમાં જન્મે છે અને મરે છે. દેવતા, મનુષ્ય અને પશુ વગેરેને અનેક યોનિમાં ભટકવું પડે છે. રથના ચક્રની જેમ આ સંસારને આદિકાળથી પરિવર્તનશીલ કહ્યો છે. પ્રત્યેક યુગમાં જગત પ્રભુ જનાર્દન નિયમાનુસાર વિવિધ અવતાર ધારણ કરે છે. મહારાજ, 7મા વ્યવસ્થ મન્વંતરમાં ભગવાન શ્રી હરિનો અવતાર થયો તે ધ્યાનપૂર્વક સાંભળો. એકવાર ભૃગુ ઋષિની ભગવાનને શ્રાપ આપવાની ઈચ્છાને માન આપી તેમની ઈચ્છા પૂરી કરવા અખિલ જગતના અધિષ્ઠાતા ભગવાન શ્રી હરિ અનેક રૂપમાં પૃથ્વી પર અવતાર લે છે. જન્મેજય રાજાએ કહ્યું કે હે મહાભાગ્યશાળી ભૃગુ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ કેમ આપ્યો? મુનિવર, ભગવાન તો ચરાચર જગતના સૃષ્ટા છે, તેમનાથી ભૃગુ મુનિનું કયું અપ્રિય કાર્ય થઈ ગયું? જેનાથી મુનિએ કોપાયમાન થઈને તે જેમને બધા દેવતાઓ વંદન કરે છે, શ્રાપ આપવામાં તેમને કોઈ સંકોચ ન કર્યો. વ્યાસજી કહે છે, રાજન, ભૃગુ ઋષિએ શ્રાપ આપ્યો તેનું કારણ તમને કહું છું, સાંભળો. પ્રાચીન સમયની વાત છે. હિરણ્યકશિપુ નામના એક રાજા હતા. કશ્યપજી તેમના પિતા હતા. જ્યારે પણ દૈત્યો સાથે દેવતાઓનું પરસ્પર યુદ્ધ થતું ત્યારે સંસારમાં ખળભળાટ મચી જતો. હિરણ્યકશિપુના મૃત્યુ પછી પ્રહલાદ રાજા થયા. તેમની સાથે પણ ઇન્દ્રએ ભયંકર યુદ્ધ કર્યું. રાજન, આ યુદ્ધ પૂરા 100 વર્ષ સુધી ચાલતું રહ્યું. તે જોઈને લોકોને આશ્ચર્ય થયું. દેવતાઓએ બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું તેને કારણે પ્રહલાદ હારી ગયા. ત્યારે પ્રહલાદને એક ઉત્તમ વિચાર આવ્યો. સનાતન ધર્મની વિશેષતા તેમની સમજમાં આવી ગઈ. તેથી તેમણે વિરોચનના પુત્ર બલિને રાજગાદી સોંપી. તેઓ તપ કરવા માટે ગંધમાદન પર્વત પર ચાલ્યા ગયા. રાજગાદી પર બેઠા પછી બલિરાજા સાથે પણ દેવતાઓને વિરોધ થયો. થોડા સમય પછી અત્યંત ભયંકર દેવાસુર સંગ્રામ થયો. દેવતાઓ અને અત્યંત તેજસ્વી ઇન્દ્રના પરાક્રમથી દૈત્યો હારી ગયા. રાજન, તે વખતે ઇન્દ્રના સહાયક બનીને ભગવાન વિષ્ણુએ દૈત્યોને રાજ્ય ભ્રષ્ટ કર્યા હતા. હારી જવાથી બધા દૈત્યો શુક્રાચાર્યની શરણમાં ગયા અને કહેવા લાગ્યા, હે બ્રહ્મદેવ, આપ આટલા શક્તિશાળી હોવા છતાં પણ અમારી સહાયતા કેમ કરતા નથી? ભગવાન, આપ મંત્રોના પ્રકાંડ વિદ્વાન છો. આપ જો અમને સહાયતા નહીં કરો તો અમે આ પૃથ્વી પર રહી શકીશું નહીં. અમારે વિવશ થઈને પાતાલમાં ચાલ્યા જવું પડશે. વ્યાસજી કહે છે, મુનિવર શુક્રાચાર્યજી અત્યંત દયાળુ પુરુષ હતા. તેમણે દૈત્યોને કહ્યું, તમે ડરશો નહીં, હું મારા તેજથી તમારા માટે રહેવાની વ્યવસ્થા કરી આપીશ. મંત્ર અને ઔષધિ દ્વારા હું તમારી નિરંતર સહાયતા કરીશ. તમો હિંમત હારશો નહીં, હવે તમારે ચિંતાનું કોઈ કારણ નથી. વ્યાસજી કહે છે, ત્યાર પછી શુક્રાચાર્યનો આશરો મેળવીને દૈત્યો નિર્ભય થઈ ગયા. ગુપ્તચરોએ આ સમાચાર દેવતાઓને પહોંચાડ્યા. ત્યારે બધા દેવતાઓ ઇન્દ્રની હાજરીમાં ચર્ચા વિચારણા કરી. શુક્રાચાર્યના મંત્રોમાં મહાન શક્તિ છે તેવું જાણીને દેવતાઓ ગભરાવા લાગ્યા. તેમણે મળીને વિચાર કર્યો કે દૈત્યો મંત્રના બળથી આપણી શક્તિનો હાસ કરે તે પહેલાં જ આપણે યુદ્ધ શરૂ કરી દઈએ અને તેમને મારી નાખી અને જે બચી જાય તેમને જબરજસ્તી પાતાલમાં મોકલી આપી. આ પ્રમાણે નક્કી કરીને દેવતાઓએ શસ્ત્રો ઉઠાવીને દૈત્યો પર ચઢાઈ કરી દીધી. ઇન્દ્રની આજ્ઞાથી બધા દેવતાઓ દૈત્યો પર તૂટી પડ્યા. શસ્ત્રોના ભીષણ પ્રહારથી દૈત્યોના હૃદયમાં આતંક છવાઈ ગયો. તે ભયથી ગભરાઈ ગયા. ત્યારે તેઓ શુક્રાચાર્યની શરણમાં ગયા. અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો એમ વારંવાર કહેવા લાગ્યા. જોકે દૈત્યોમાં પણ અપાર બળ હતું, તેમ છતાં આ વખતે તેઓ દેવતાઓથી ભયંકર પીડિત હતા. તેમની દુર્દશા જોઈને શુક્રાચાર્યએ કહ્યું, ડરો નહીં, મંત્ર અને ઔષધિના બળથી શુક્રાચાર્ય બધું જ કરવામાં સમર્થ હતા. શુક્રાચાર્યજીને જોતા જ દેવતાઓ દૈત્યોને છોડીને નાસી ગયા. વ્યાસજી કહે છે, આ પ્રમાણે દેવતાઓના ચાલ્યા જવાથી શુક્રાચાર્યજીએ દૈત્યોને કહ્યું, મહાભાગ્યશાળી દાનવો, પૂર્વ સમયમાં બ્રહ્માજીએ મને જે વાત કહી હતી તે સાંભળો. ભગવાન વિષ્ણુ દૈત્યોનો સંહાર કરવા સદા તૈયાર હોય છે. તેમના હાથે હમણાં દૈત્યોનો વધ થશે. તેમણે જે રીતે વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષને માર્યો તથા નૃસિંહ અવતાર લઈને હિરણ્યકશિપુનો વધ કર્યો, તે જ પ્રમાણે અત્યારે બધા જ દાનવોને મારશે. તે ખૂબ જ ઉત્સાહી છે. તેમાં બીજો કોઈ વિચાર કરવો જોઈએ નહીં. મને લાગે છે કે અત્યારે મારી પાસે એવું યોગ્ય મંત્રબળ નથી કે તેનાથી સુરક્ષિત બનીને ઇન્દ્ર સહિત તમે બધા દેવતાઓને જીતવામાં સમર્થ થઈ શકો. તેથી હે પ્રધાન દાનવો, તમે થોડા સમય પ્રતીક્ષા કરો. હું મંત્ર પ્રાપ્તિ માટે ભગવાન શંકર પાસે જાઉં છું. દાનેશ્વરો, મહાદેવ પાસેથી મંત્રોની પૂરી જાણકારી મેળવીને જ્યારે પાછો આવીશ ત્યારે તે મંત્રો હું સારી રીતે તમને શીખવાડીશ. દૈત્ય બોલ્યા, મુનિવર, અમે હારી ગયા છીએ. અમે અત્યંત નિર્બળ થઈ ગયા છીએ. આપના આવતા સુધી પ્રતીક્ષા કરીને અમે પૃથ્વી પર કઈ રીતે રહી શકીશું? બધા જ પરાક્રમી દાનવો કાળનો કોળિયો બની ગયા છે. જે થોડા બચ્યા છે તેમનામાં પણ યુદ્ધ કરવાની ક્ષમતા નથી. શુક્રાચાર્યજીએ કહ્યું, હું જ્યાં સુધી ભગવાન શંકર પાસેથી મંત્ર લઈને પાછો આવું ત્યાં સુધી તો તમારે અહીં ટકી રહેવું આવશ્યક છે. આ સંભવ ન હોય તો તપસ્વી બનીને સમયની પ્રતીક્ષા કરો. વિદ્વાનોએ કહ્યું છે કે સમય પ્રમાણે સામ દામ વગેરે બધા ઉપાયો કરવા જોઈએ. બુદ્ધિમાન વીર પુરુષ દેશ કાળ અને શક્તિનું જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું સામર્થ્ય બતાવે છે. મનીષી પુરુષોનું કર્તવ્ય છે કે જો ભવિષ્યમાં કલ્યાણ થવાની આશા હોય તો થોડો સમય શત્રુઓની સેવા પણ કરી લેવી. સમય બદલાય ત્યારે શક્તિનો સંચય કરીને શત્રુઓને મારી શકાય છે. તેથી હવે દેવતાઓને પ્રાર્થના કરીને સામ નીતિનો પ્રયોગ કરીને મારા આવવાની પ્રતીક્ષા કરતા તમારે સ્થાને રહેવાની વ્યવસ્થા કરી લો. દાનવ, ભગવાન શંકરની કૃપાથી મંત્રો મેળવીને હું તરત પાછો આવીશ અને તેમની શક્તિનો આશ્રય કરીને દેવતાઓ સાથે આપણે ફરી લડાઈ કરીશું. વ્યાસજી જન્મેજી રાજાને કહે છે, મહારાજ, આમ કહીને શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકર પાસે ગયા. તેમની યોજના પ્રમાણે દૈત્યોએ દેવતાઓ સાથે ખૂબ જ નમ્રતાપૂર્વક વાતચીત શરૂ કરી અને કહ્યું, દેવતાઓ, અમે બધા હવે અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરીને યુદ્ધના વિચારથી મુક્ત થઈ ગયા છીએ. વૃક્ષોની છાલ પહેરીને અમે તપસ્વી જીવન જીવવા માંગીએ છીએ. દેવતાઓએ તેમની વાત માની લીધી અને દૈત્યોની ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ. તે બધા પ્રસન્નતાપૂર્વક સમય પસાર કરવા લાગ્યા. જ્યારે દૈત્યોએ અસ્ત્ર શસ્ત્ર છોડી દીધા ત્યારે દેવતાઓ ત્યાં એક ક્ષણ પણ રોકાયા નહીં. તેમને પાકો વિશ્વાસ થઈ ગયો. દેવતાઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. દૈત્યોએ તપસ્વીઓનો સ્વાંગ બનાવીને તપનો આરંભ કર્યો. શુક્રાચાર્યજીના આવવાની પ્રતીક્ષા કરતા તે બધા કશ્યપજીના આશ્રમમાં રહેતા હતા. શુક્રાચાર્યજી કૈલાસ પહોંચ્યા. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા. ક્યાં કામ માટે આવ્યા છો પૂછવાથી શુક્રાચાર્યજીએ કહ્યું, ભગવાન, મારે એવા મંત્રો જોઈએ છે જે બૃહસ્પતિ પાસે ન હોય. દેવતાઓનો પરાજય અને દૈત્યોનો વિજય માટે મારે તે મંત્રોની જરૂર છે. વ્યાસજી કહે છે, શુક્રાચાર્યજીની વાત સાંભળીને સર્વજ્ઞ ભગવાન શંકરે મનમાં વિચાર કર્યો કે આ સંદર્ભમાં મારું કર્તવ્ય શું છે. આ શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે. તેમને વિજય અપાવવા માટે દેવતાઓ સાથે દ્વેષ રાખીને મંત્ર પ્રાપ્ત કરવાના વિચારથી તે મારી પાસે આવ્યો છે. પરંતુ દેવતાઓની રક્ષા તો મારે કરવી જ છે. આ પ્રમાણે વિચાર કરીને ભગવાન શંકરે એક અત્યંત કઠણ એવું વ્રત કરવાનો શુક્રાચાર્યજીને આદેશ આપતા કહ્યું, પૂરા 1000 વર્ષ સુધી ઊંધા મસ્તકે ધાન્યના ભોતરાનો ધુમાડો પીને તપ કરશો તો તમારું કલ્યાણ થશે. પછી તમને મંત્રો મળશે. શુક્રાચાર્યજીએ કહ્યું, આપની આજ્ઞા મને શિરોધાર્ય છે. અત્યારથી જ તે વ્રત કરવાનો આરંભ કરું છું. વ્યાસજી કહે છે, ભગવાન શંકરને આ પ્રમાણે કહીને શુક્રાચાર્યજીએ મંત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે શ્રેષ્ઠ વ્રતનો આરંભ કર્યો. માત્ર ધુમાડાના આહાર પર રહીને શાંતિપૂર્વક તેમણે પોતાનું કાર્ય નિશ્ચિત કરી લીધું. શુક્રાચાર્યજી કઠોર તપ કરે છે અને દૈત્યો માત્ર તપસ્વીનો સ્વાંગ રચીને બેઠા છે. તે વાતની પૂરેપૂરી જાણકારી દેવતાઓને થવાથી તે પણ મંત્ર પ્રાપ્તિ માટે ઉપાય કરવા લાગ્યા. રાજન, ત્યાર પછી મનમાં નિશ્ચય કરીને તે બધાએ યુદ્ધની તૈયારી કરી. દેવતાઓ હાથમાં હથિયારો લઈ દાનવોના નિવાસ સ્થાને પહોંચી ગયા. શસ્ત્રો લઈને આવેલા દેવતાઓને જોઈને દાનવો ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમને ચારે બાજુથી દેવતાઓએ ઘેરી લીધા હતા. ભયભીત દાનવો તરત ઊભા થઈ ગયા અને બળના અભિમાની દેવતાઓને સત્ય હકીકત કહી દીધી. તેમણે કહ્યું, અમે અમારા હથિયાર મૂકી દીધા છે. અમે અત્યંત ભયભીત છીએ. અમારા ગુરુ મહારાજ અત્યારે વ્રત કરી રહ્યા છે. દેવતાઓ, આવા સમયે તમે અમને મારવા માટે આવી ગયા. અરે, તમે તો અમને અભયદાન પણ આપી ચૂક્યા છો. દેવતાઓ, તમારા લોકોની સત્ય નિષ્ઠાની અને શ્રુતિ પ્રતિપાદિત ધર્મ હવે ક્યાં ચાલ્યો ગયો? જે બધાને કહે છે કે શસ્ત્રહીન ભયભીત અને શરણાગતને મારવા નહીં. દેવતાઓએ કહ્યું, તમે શુક્રાચાર્યને મંત્ર પ્રાપ્ત કરવા મોકલી દીધા છે અને તમે તપસ્વીના વેશમાં કપટ કરીને અહીં બેઠા છો. અમે તમારો મનસુબો જાણી લીધો છે, તેથી અમે યુદ્ધ કરવા તૈયાર થઈને આવ્યા છીએ. તમે પણ શસ્ત્રો લઈને લડવાની તૈયારી કરી લો. નીતિ એમ કહે છે કે અવસર મળે ત્યારે શત્રુને પરાસ્ત કરવો જોઈએ. વ્યાસજી કહે છે, દેવતાઓની વાત સાંભળીને દૈત્યોએ થોડો સમય આપસમાં ચર્ચા કરી અને પછી તે બધા ત્યાંથી ભાગી ગયા. ભયથી તે બધા ગભરાઈ ગયા અને શુક્રાચાર્યજીની માતાના શરણમાં ગયા. શુક્ર માતાએ દાનવોને અત્યંત દુઃખી જોઈને તેમને અભયદાન આપ્યું. શુક્રાચાર્યજીના માતા બોલ્યા, દાનવો ડરો નહીં, નિર્ભય થઈ જાઓ. મારી પાસે રહેવાથી ભય તમારી પાસે ફરકી શકશે નહીં. ગુરુ માતાની વાત સાંભળીને દાનવોની મનોવ્યથા શાંત થઈ ગઈ. તે બધા તે જ ઉત્તમ આશ્રમમાં રહેવા લાગ્યા. તેમની પાસે કોઈ શસ્ત્ર ન હતું, તેઓ નિર્ભયતાપૂર્વક સમય ગાળવા લાગ્યા. ભાગીને જઈ રહેલા દૈત્યોને દેવતાઓએ જોયા હતા, તેથી તે દૈત્યોના પગની નિશાનીના આધારે દૈત્યો પાસે પહોંચી ગયા અને દૈત્યોને મારવા લાગ્યા. શુક્રાચાર્યજીની માતાએ રોકવા છતાં દેવતાઓ આશ્રમમાં રહેલા દૈત્યોને મારવા લાગ્યા. દૈત્યોને માર ખાતા જોઈને ગુરુ માતાનું હૃદય કંપી ઉઠ્યું. તે બોલ્યા, હું હમણાં જ ઇન્દ્ર સહિત બધા દેવતાઓને નિંદ્રાને આધીન કરી દઉં છું. એમ કહીને તેમણે નિંદ્રાને આજ્ઞા આપી. નિંદ્રા દેવી દેવતાઓ પાસે ગઈ. તેના પ્રભાવથી બધા દેવતાઓ નિંદ્રાધીન થઈ ગયા. નિંદ્રાના પ્રભાવથી ઇન્દ્રની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી. તે ગભરાઈ ગયા હતા. તેમને જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું, દેવેશ્વર તમારું કલ્યાણ થાઓ. તમે મારી પાસે આવી જાઓ, હું તમને બીજા સ્થાને મોકલું છું. ઇન્દ્ર ભગવાન શ્રી હરિ પાસે ચાલ્યા ગયા. ભગવાનની છત્રછાયા મેળવીને તેમનો બધો ભય દૂર થઈ ગયો. નિંદ્રા પણ તેમની પાસે આવી શકી નહીં. વિષ્ણુ ભગવાન દ્વારા સુરક્ષિત થવાથી ઇન્દ્ર ગાવની જેમ સ્વસ્થ રહ્યા. તે જોઈને શુક્રાચાર્યજીની માતાને અત્યંત ક્રોધ આવ્યો. તેમણે કહ્યું, ઇન્દ્ર, હું મારી તપસ્યાના પ્રભાવથી વિષ્ણુ સહિત તને ગળી જઈશ. મારા તપોબળને બધા દેવતા જોતા રહી જશે. તેમાં કોઈ દેવતાને કોઈ પ્રભાવ કામ નહીં આવે. વ્યાસજી કહે છે, શુક્રાચાર્યજીની માતા યોગ વિદ્યામાં નિપુણ હતા. તેમની આ શક્તિના પ્રભાવથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ. તે બંને તદ્દન ફિક્કા પડી ગયા. આ પ્રમાણે અત્યંત દુઃખી આ બંને મહાત્માઓને જોઈને દેવતાઓના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમનું હૃદય અશાંત થઈ ગયું. દેવતાઓને દુઃખી જોઈને ઇન્દ્રે ભગવાન વિષ્ણુને કહ્યું, મધુસૂદન હું આપના કરતા વધારે દુઃખી છું. પ્રભુ, હવે આપ આ દૃષ્ટાને તુરંત શિક્ષા કરો. માધવ, તને તપસ્યાનો અહંકાર આવ્યો છે. તે આપણા ઉપર આક્રમણ કરે તે પહેલા આપ તેનો ઉપાય કરો. હે વિષ્ણુ, જાજો વિચાર કરવાનો અત્યારે સમય નથી. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ સુદર્શનને યાદ કર્યું. સુદર્શન સદા સર્વદા ભગવાનને આધીન રહે છે તે સ્મરણ કરતા આજ પહોંચી ગયું. દેવરાજ ઇન્દ્રના કહેવાથી ક્રોધિત થઈને શુક્રાચાર્યની માતાને મારવા માટે ભગવાને ચક્ર ઉઠાવ્યું અને તરત જ શુક્ર માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. તેમના મૃત્યુથી ઇન્દ્રને અત્યંત હર્ષ થયો. દેવતાઓ પણ સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. બધા જ અતિ આનંદમાં હતા. તેમના મનનો સંતાપ હંમેશને માટે દૂર થઈ ગયો હતો. પરંતુ ત્યારથી ભગવાન વિષ્ણુ અને ઇન્દ્રના હૃદયમાં સ્ત્રી હત્યા અને ભૃગુ મુનિના ઉગ્ર શાપની શંકા સતાવવા લાગી. અધ્યાય 10-11 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.